શ્રીમદ્દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 18-19. રાજા હરિશ્ચંદ્ર પર વિશ્વામિત્રનો કોપ તથા વિશ્વામિત્રની કપટવાળી વાતોમાં ભ્રમિત થઈને હરિશ્ચંદ્રજીનું રાજ્યદાન. દક્ષિણા માટે હરિશ્ચંદ્રજી સાથે વિશ્વામિત્રજીનો દુર્વ્યવહાર. વ્યાસજી કહે છે, રાજન, એક સમયની વાત છે, હરિશ્ચંદ્ર રાજા શિકાર કરવા જંગલમાં ગયા હતા. ત્યાં તેમને એક સુંદર સ્ત્રીને રડતા જોઈ. કરુણાવશ રાજાએ તે સ્ત્રીને પૂછ્યું, કમળ જેવી વિશાળ આંખોવાળી, સુંદર મુખવાળી, તું શા માટે રડે છે? મને જણાવો, તને કોણે કષ્ટ પહોંચાડ્યું છે? આ નિર્જન મનમાં તું શા માટે આવી છે? અને તારા પિતા અને પતિ કોણ છે? નિર્જન મનની જગ્યાએ વનમાં હોવું જોઈએ. મારા રાજ્યમાં તો રાક્ષસ પણ પરસ્ત્રીને કષ્ટ પહોંચાડતા નથી. હે સુંદર સ્ત્રી, તને જેણે દુઃખ પહોંચાડ્યું હોય તેનો હું હમણાં જ વધ કરી નાખીશ. તારું દુઃખ જણાવ અને શાંતિથી અહીં રહે. હે પાતળા પેટવાળી, હે સુંદર કેડવાળી, મારા રાજ્યમાં કોઈ દુરાચારી રહી શકતો નથી. હરિશ્ચંદ્ર રાજાની વાત સાંભળીને આંસુ લૂછીને તે કહેવા લાગી. સ્ત્રીએ કહ્યું, રાજન, મારા માટે આ વનમાં રહીને તપ કરી રહેલા મહામુનિ વિશ્વામિત્રને લીધે હું દુઃખી છું. હે ઉત્તમ વ્રતધારી રાજન, આપના રાજ્યમાં રહીને મારે દુઃખી થવાનું આ જ કારણ છે. મુનિ દ્વારા સતાવાયેલી હું કમના નામની સ્ત્રી છું. આ મારો પરિચય છે. રાજાએ કહ્યું, વિશાળ નેત્રોવાળી, તું તારા સ્થાન પર આનંદપૂર્વક રહે. હવે તારે દુઃખી નહીં થવું પડે. તે તપસ્વી મુનિને હું અટકાવું છું. આ પ્રમાણે તે સ્ત્રીને આશ્વાસન આપીને હરિશ્ચંદ્ર તુરંત વિશ્વામિત્રજી પાસે ગયા. વિનયપૂર્વક માથું નમાવી તેમને પ્રણામ કરી અને કહ્યું, મુનિવર, આપ આવું ઘોર તપ કરીને શરીરને કેમ કષ્ટ પહોંચાડો છો? હે મહાબુદ્ધિશાળી, કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપ આ તપ કરી રહ્યા છો? ખરેખર હકીકત હોય તે કહેવાની કૃપા કરો. હે ગાંધીનંદન મુનિ, હું આપની ઈચ્છા હોય તે કાર્ય કરવા તૈયાર છું. તેથી આપ આ તપસ્યા છોડીને હમણાં જ ઊભા થઈ જાઓ. મારા રાજ્યમાં રહીને કોઈએ આવું કઠોર તપ કરવું જોઈએ નહીં, કારણ કે આ ભૌતિક શરીર માટે આવું તપ કષ્ટદાયી છે. આ પ્રમાણે વિશ્વામિત્રજીને તપ કરતા રોકીને હરિશ્ચંદ્ર રાજા ઘેર ગયા. હરિશ્ચંદ્રના આવા કૃત્યથી મુનિને ક્રોધ આવ્યો. તેઓ પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા અને હરિશ્ચંદ્ર રાજા સાથે બદલો લેવાનો નિર્ણય કર્યો. કઈ રીતે બદલો લેવો તેનો અનેક પ્રકારે વિચાર કરીને મુનિએ એક ભયંકર રાક્ષસને રાજા પાસે મોકલ્યો. મુનિએ તે રાક્ષસને સુંવર બનાવીને મોકલ્યો હતો. તે જોવામાં મહાકાળ જેવો ભયંકર લાગતો હતો. તે સુંવરના રૂપમાં રાક્ષસ ભયંકર ગર્જના કરતો હતો. હરિશ્ચંદ્ર રાજાના બગીચામાં ગયો. તેને બગીચાના રક્ષકોને ભયભીત કરી દીધા અને બગીચાને ઉજ્જડ કરી નાખ્યો. ત્યારે બગીચાની ચોકી કરતા રક્ષકો ભયને કારણે ત્યાંથી ભાગી ગયા. માળીઓ પણ ગભરાઈને બૂમો પાડવા લાગ્યા. કાળ જેવું તે સુંવર રક્ષકો દ્વારા બાણોથી વિંધાયું હોવા છતાં નિર્ભયતાપૂર્વક રક્ષકોને ત્રાસ આપી રહ્યું હતું. ત્યારે રક્ષકો ભયભીત થઈને રાજા પાસે દોડી જઈ રાજાને કહ્યું, મહારાજ, અમને બચાવો, અમને બચાવો. રાજાએ ગભરાયેલા સેવકોને જોઈને પૂછ્યું, સેવકો, તમે કેમ ગભરાઈ ગયા છો? તરત જણાવો. હું દેવતાઓ કે રાક્ષસોથી ડરતો નથી. તમને કોણ હેરાન કર્યા છે? તમને કોણે હેરાન કર્યા છે તે જણાવો. હમણાં જ તેને મારી નાખું છું. માળી લોકો કહેવા લાગ્યા, રાજન, દેવતા, દાનવ, યક્ષ અથવા કિન્નર આમાંથી તે કોઈ નથી. વિશાળ શરીરવાળો એક સુંવર બગીચામાં આવી ચડ્યું છે. આ સુંવરે તેના દાંતોથી વૃક્ષો તોડીને બગીચો ઉજાડી નાખ્યો છે. મહારાજ, અમે બાણોથી, લાકડીથી અને પથ્થરોથી મારવા છતાં તે નિડરતાથી અમને મારવા દોડે છે. વ્યાસજી કહે છે, રાજન, મહારાજ હરિશ્ચંદ્ર માળીગણની આ વાત સાંભળીને ક્રોધથી રાતાપીડા થઈ ગયા અને તે જ સમયે ઘોડા પર બેસીને તે બગીચા તરફ જવા નીકળ્યા. તેમની સાથે આથી ઘોડા અને પગે ચાલનારા સૈનિકોની એક વિશાળ સેના હતી. બગીચામાં તેમણે એક વિશાળ કઈ સુંવરને ગર્જના કરતો જોયું. તેને બગીચો ઉજાડી નાખ્યો હતો. રાજાએ ક્રોધિત થઈ ધનુષ પર બાણ ચડાવીને સુંવરને માર્યું. રાજાને જોઈને સુંવર મોટી ગર્જના કરતો દોડીને સામે આવ્યું. બિહામણા મુખવાળા સુંવરને જોઈને રાજા તેને મારવા માટે બાણ છોડવા લાગ્યા. સુંવર રાજાના બાણોથી શરીર બચાવીને વેગપૂર્વક ત્યાંથી ભાગી ગયું. નાસી જતા સુંવરને જોઈને રાજા તેના પર તીક્ષ્ણ બાણ છોડતા તેની પાછળ દોડ્યા. તે માયાવી સુંવર ક્યારેક દેખાતું અને ક્યારેક અદૃશ્ય થઈ જતું હતું અને ક્યારેક અનેક પ્રકારના શબ્દો કરતું રાજાની પાસે પહોંચી જતું હતું. રાજા વાયુ વેગે દોડતા ઘોડા પર સવાર હતા. સેના પણ તેમની પાછળ દોડવા લાગી. એક વનમાંથી બીજા વનમાં દોડતા દોડતા સેના પાછળ રહી ગઈ અને રાજા સુંવરનો પીછો કરતા આગળ નીકળી ગયા. બરાબર મધ્યાહન સમયે રાજા એક નિર્જન વનમાં આવી પહોંચ્યા. તેમને ક્ષુધા અને તૃષા સતાવવા લાગી. તેઓ થાકી પણ ગયા હતા. સુંવર પણ દેખાતું ન હતું. તેથી રાજા ચિંતા કરવા લાગ્યા. નિર્જન અને ઘોર વનમાં રસ્તો સૂજતો ન હતો. તેઓ અત્યંત દયનીય દશામાં મુકાઈ ગયા. તે વિચારવા લાગ્યા, હવે શું કરવું, ક્યાં જવું. આ પ્રમાણે હરિશ્ચંદ્ર રાજા નિર્જન વનમાં ચિંતા કરી રહ્યા હતા. તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. સદભાગ્ય તેમને ત્યાં સ્વચ્છ જળવાળી એક નદી દેખાઈ. તે જોઈને રાજાને આનંદ થયો. ઘોડા પરથી નીચે ઉતર્યા. તેમણે ઘોડાને પાણી પાયું અને પોતે પણ જળ પીધું. પાણી પીને શાંત થયા પછી તેમણે નગર તરફ જવાનું વિચાર્યું. પરંતુ દિશાનું જ્ઞાન ન રહેવાથી કઈ દિશામાં જવું તેનો નિર્ણય કરી શક્યા નહીં. તે દરમિયાન વિશ્વામિત્રજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં તેમની સામે આવ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણને જોઈને રાજાએ પ્રણામ કર્યા. રાજા પ્રણામ કરતા હતા ત્યારે વિશ્વામિત્રજીએ તેમને કહ્યું, મહારાજ, તમારું કલ્યાણ થાઓ, અહીં આવવાનું કષ્ટ કેમ ઉઠાવ્યું? રાજન, આ નિર્જન વનમાં એકલા આવવાનું શું પ્રયોજન છે? રાજન, સ્વસ્થ ચિત્તે આપના અહીં આવવાનું કારણ જણાવો. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, મુનિવર, એક મહાકાય બળવાન સુવર મારા બગીચામાં ઘૂસીને વૃક્ષોનો નાશ કરવા લાગ્યો હતો. તેને રોકવા માટે હાથમાં ધનુષ લઈને સેના સાથે હું મારા નગરની બહાર નીકળી આવ્યો. હવે તે માયાવી સુંવર અદૃશ્ય થઈ ગયું છે. સમજાતું નથી તે ક્યાં ચાલ્યું ગયું. હું તેની પાછળ દોડ્યો ત્યારે સેના કોઈ બીજે રસ્તે ચાલી ગઈ છે. સૈનિકોનો સાથ છૂટી જવાથી અને ભૂખ તરસથી વ્યાકુળ થઈ હું અહીં આવી ચડ્યો છું. મુનિવર, હું મારા નગરનો રસ્તો ભૂલી ગયો છું. મારી સેના ક્યાં ગઈ તે પણ હું જાણતો નથી. પ્રભુ, આપ મને રસ્તો દેખાડવાની કૃપા કરો જેથી હું મારા નગરમાં જઈ શકું. મારા સદભાગ્ય નિર્જન વનમાં આપના દર્શન થયા. હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર છું. અત્યારે હું રાજસૂય યજ્ઞના નિયમોનું પાલન કરી રહ્યો છું, તેથી જેની જે ઈચ્છા હોય તે મારી પાસેથી મેળવી શકે છે. બ્રહ્મન, દ્રિજવર, જો આપને યજ્ઞ કરવા માટે ધન જોઈતું હોય તો આપ અયોધ્યા આવવાની કૃપા કરો. હું આપની સેવામાં અઢળક સંપત્તિ આપીશ. વ્યાસજી કહે છે, રાજન, હરિશ્ચંદ્રની વાત સાંભળીને વિશ્વામિત્રજીના મોઢા પર हरख छवाई गयो। ते राजा ने कहवा लाग्या, राजन आ पुण्य भूमि पवित्र तीर्थ पापनो नाश करवा वाली छे। महाभाग आ नदी में स्नान करीने पितृनु तर्पण करो। राजन अत्यारे अत्यंत शुभ समय छे, आ शुभ समय आ पावन तीर्थ में स्नान करीने तमारे शक्ति अनुसार दान आपवू जोईए। स्वयंभू मनुए कह्युं छे के जे महान तीर्थ में जईने स्नान कर्या विना पाछो जाय छे ते आत्मघाती छे। तेथी हे राजन, तमे आ उत्तम तीर्थ में तमारी शक्ति प्रमाणे स्नान दान पुण्य अवश्य करो, ते पछी हूँ तमने रस्तो बतावीश, तमे तमारा नगर में चाल्या जजो। विश्वामित्रजीना आ शब्दों में कपट हतुं। राजाए स्नान करवा माटे वस्त्र उतारिया अने नदी में स्नान करवा तैयार थया। घोड़ा ने वेक वृक्ष साथे बांधी दीधो। विश्वामित्रना कपट भरेला शब्दों ने भावीवश राजा समझी न सक्या। राजा मुनि ने आधीन हता। राजाए स्नान करीने पितृ अने देवताओं तर्पण कर्यू अने पछी विश्वामित्रजी ने कह्यू, स्वामी हूँ आपने दान आपवा तैयार छु। महाभाग आपनी जे इच्छा होय ते आपीश। गायो पृथ्वी सोनू हाथी घोड़ा ने रथ वगैरे आपने जे इच्छा होय ते मांगी शको छु। मारी पासे एवी कोई वस्तु नथी जे हूँ तमने आपी न शकू। मारा राजसूय यज्ञ में पधारेला मुनिओनी सामे मैं आवी प्रतिज्ञा करी छे। तेथी हे मुनिवर, आ उत्तम तीर्थ में सदभागी आपना दर्शन थया छे। आपनी जे इच्छा होय ते माटे आज्ञा करो, आपनो मनोरथ पूरो करवा हूँ तैयार छु। विश्वामित्र बोलिया, राजन तमारो सुयश जगत में फैलायेलो छे वात हूँ अगाउथी जाणू छु। वशिष्ठ मुनिए कह्युं हतुं के पृथ्वी पर आवो कोई दाता नथी, आ महाराज हरिश्चंद्र सूर्यवंश में उत्पन्न थया छे। तेमना जेवा दानवीर राजा वंश में पहला थया नथी अने हवे पछी थशे नहीं। आ राजाना पितानु नाम त्रिशंकु हतुं। पृथ्वी पर अत्यंत उदार राजा छे। तेथी हे राजन, हूँ आपने विनंती करू छू के मारे त्या पुत्रना लग्न करावा माटे धननी समस्या उभी थई छे। महाभाग लग्न कार्य माटे मने धन आपवानी कृपा करो। राजाए कह्युं, ब्राह्मण श्रेष्ठ आप लग्न कराओ, आपनी आज्ञा प्रमाणे धन आपवा तैयार छु, जेटलू इच्छो तेटलू धन तमने आपीश। व्यास जी कहे छे, राजन आ प्रमाणे हरिश्चंद्रना कहेवाथी तेमने ठगवा माटे प्रयत्न करी रहेला विश्वामित्रए गांधर्वी माया प्रगट करी एक सुकुमार पुत्र अने 10 वर्षनी कन्या तेमनी सामे देखाया। मुनिए कह्युं, राजन આજે આ બંનેનું લગ્ન કરાવવું અનિવાર્ય છે। કોઈ ગૃહસ્થના પુત્ર પુત્રીનું લગ્ન કરાવવાનું પુણ્ય રાજસૂય યજ્ઞથી પણ વધારે છે। તેથી હે રાજન, અત્યારે તમે જો આ લગ્ન કાર્ય કરાવી દો તો તમને મોટું પુણ્ય મળશે। હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્રજીની માયાશક્તિ સામે પોતાનો વિવેક ખોઈ બેઠા હતા। મુનિની વાત સાંભળીને તેમને ધન આપવાની પ્રતિજ્ઞા કરી। રાજાએ કહ્યું, બહુ સરસ, મેં જે કહ્યું છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય। ત્યાર પછી મુનિએ રાજાને રસ્તો બતાવી દીધો અને રાજા પોતાના નગરમાં ચાલ્યા ગયા। રાજાને ઠગીને વિશ્વામિત્રજી પણ તેમના આશ્રમ તરફ ચાલવા માંડ્યા। ત્યાર પછી એક દિવસ વિશ્વામિત્રજીએ હરિશ્ચંદ્ર રાજા પાસે જઈને કહ્યું, રાજન વેદિકાનું કાર્ય પૂરું કરવા માટે આ સુઅવસરે આજે જ તમે મારી ઈચ્છા પ્રમાણે દાન આપો। હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, બ્રાહ્મણ શ્રેષ્ઠ આપને શું જોઈએ છે કહો, હું આપની ઈચ્છા હશે તો અવશ્ય આપીશ, હું આપવા તૈયાર છું। મારા માટે જગતમાં કોઈ વસ્તુ ન આપવા જેવી છે તો તે માત્ર યશ છે, કારણ કે જેણે ધન હોવા છતાં યશ પ્રાપ્ત કર્યો નથી તેનું જીવન વ્યર્થ છે। નિર્મળ યશથી પરલોકમાં પણ સુખ મળે છે। વિશ્વામિત્રજી બોલ્યા, મહારાજ પરમ પવિત્ર વેદીના શુભ પ્રસંગે આપ હાથી ઘોડા રથ ને રત્નોથી ભરેલું સંપૂર્ણ રાજ્ય વરને દહેજમાં આપો। વ્યાસજી કહે છે, રાજન. વિશ્વામિત્રજીની માયાથી મોહિત થવાને કારણે હરિશ્ચંદ્ર રાજાએ કંઈ પણ વિચાર કર્યા વિના ઉતાવળે કહી દીધું, બહુ સરસ, આપની ઈચ્છા પ્રમાણે મારું રાજ્ય મેં આપને આપી દીધું. તરત જ અત્યંત કઠોર હૃદયના વિશ્વામિત્રજી બોલ્યા, હા મને મળી ગયું, પરંતુ રાજેન્દ્ર મહાબુદ્ધિમાન, હવે દાનની સાથે દક્ષિણા પણ આપો, કારણ કે મનુ મહારાજે કહ્યું છે કે દક્ષિણા વિનાનું દાન નિષ્ફળ છે. તેથી દાન સફળ કરવા માટે તમે યોગ્ય દક્ષિણા આપવાની વ્યવસ્થા કરો. રાજન, જ્યારે વિશ્વામિત્રજી આ પ્રમાણે કહ્યું ત્યારે હરિશ્ચંદ્ર રાજાને અત્યંત આશ્ચર્ય થયું. તેમણે મુનિને કહ્યું, સ્વામી હવે મારે આપને કેટલું ધન આપવું જોઈએ? હે સત્પુરુષ, આપ જણાવો, જે દક્ષિણા જોઈતી હોય તે કહો, હું આપવા તૈયાર છું. વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન 250 સોનું દક્ષિણામાં આપો. અત્યંત વિસ્મય પામેલા રાજાએ કહ્યું, હા તે પણ હું આપીશ. તે વખતે રાજા હરિશ્ચંદ્રના સૈનિકો આવી પહોંચ્યા. મહારાજને જોઈને તેમને અપાર આનંદ થયો. પરંતુ રાજાને ચિંતિત જોઈને સૈનિકોએ રાજાને ચિંતાનું કારણ પૂછ્યું. વ્યાસજી કહે છે, સૈનિકોના પૂછવાથી હરિશ્ચંદ્ર રાજા કંઈ પણ સારું ખોટું કહ્યા વિના પોતાના કરેલા કાર્યનો વિચાર કરતા અંતઃપુરમાં ચાલ્યા ગયા. રાજા વિચાર કરે છે, જે વચનથી મારું સર્વસ્વ ચાલ્યું ગયું છે તેવું દાન આપવાનું મેં કઈ રીતે સ્વીકાર્યું? આ બ્રાહ્મણે જંગલના લૂંટારાની જેમ મને વાતોમાં ફસાવીને લૂંટી લીધું. રાજ રચિલા સાથે સમગ્ર રાજ્ય તે બ્રાહ્મણને આપવાની હું પ્રતિજ્ઞા કરી બેઠો. એટલું જ નહીં, ઉપરથી 250 સોનું આપવાની પ્રતિજ્ઞા પણ કરી છે. મુનિનું કપટ હું સમજી શક્યો નહીં. એકાએક એ બ્રાહ્મણે મને ઠગી લીધો. ખરેખર દેવની ગતિને જાણી શકાતી નથી, ખબર નથી હજી ભવિષ્યમાં શું થશે. આ રીતે અપાર ચિંતા કરતા રાજા હરિશ્ચંદ્ર અંતઃપુરમાં ગયા. તેમને ચિંતિત જોઈને રાણીએ ચિંતાનું કારણ પૂછ્યું, પ્રભુ આપ આટલા ઉદાસ કેમ છો? આપને કઈ ચિંતા છે મને જણાવો. રાજેન્દ્ર, આપનો પુત્ર સુખરૂપ છે, આપે રાજસૂય યજ્ઞ પણ સફળતા સાથે પૂર્ણ કર્યો છે, પછી ચિંતા શેની કરો છો? આપના શોકનું કારણ જણાવવા કૃપા કરો. અત્યારે કોઈ બળવાન કે નિર્બળ આપનો કોઈ શત્રુ નથી. વરુણદેવ પણ આપના વ્યવહારથી અતિ સંતુષ્ટ છે. આ પૃથ્વી પર આપ ધન્યવાદને પાત્ર ગણાવો છો. હે પરમ બુદ્ધિમાન રાજેન્દ્ર, ચિંતાથી શરીર ક્ષીણ થઈ જાય છે, ચિંતા જેવું ભયંકર મૃત્યુ પણ નથી, તેથી આપ ચિંતા છોડીને સ્વસ્થ થઈ જાઓ. રાજન, પત્નીની વાત સાંભળીને રાજા તેમને પ્રેમથી ચિંતાનું કારણ કહી દેવા ઈચ્છતા હતા, પરંતુ કહી ન શક્યા. તેઓ અપાર ચિંતાથી ઘેરાઈ ગયા હતા. તેઓ ભોજન પણ કર્યા વિના સ્વચ્છ શૈયામાં સૂઈ ગયા. પરંતુ રાજાને નિંદ્રા આવી નહીં. સવારે ઉઠીને રાજા જ્યારે પ્રાતઃ કર્મા સંધ્યા વંદન કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા. તે સર્વસ્વ હરી લેનારા મુનિના આવવાની વાત દ્વારપાલોએ રાજાને કહી. આજ્ઞા લઈ મુનિ અંદર આવ્યા. રાજાએ વારંવાર તેમને પ્રણામ કર્યા. તે સમયે મુનિએ કહ્યું, વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન, રાજ્યનો લોભ છોડીને તે મને આપી દો, કારણ કે વચન દ્વારા તમે આ રાજ્ય મને આપી દીધું છે. રાજેન્દ્ર, હવે દક્ષિણાનું સોનું આપીને તમારે તમારી સત્યવાણીને સિદ્ધ કરવી જોઈએ. હરિશ્ચંદ્ર રાજા બોલ્યા, હે સ્વામી, આ રાજ્ય હવે મારું નથી, મેં તમને આપી દીધું છે, હું અહીંથી બીજે સ્થળે ચાલ્યો જઈશ, આપ ચિંતા ન કરો. હે બ્રહ્મન, મારું સર્વસ્વ આપની સેવામાં સમર્પિત છે, આપ તેને આપના અધિકારમાં સમજી લો, હું અત્યારે આપને દક્ષિણાનું સોનું આપી શકું એમ નથી. જ્યારે મારા પાસે ધન આવશે તે જ ક્ષણે હું આપની દક્ષિણા ચૂકવી આપીશ. આ પ્રમાણે વિશ્વામિત્રજી સાથે વાત કરીને હરિશ્ચંદ્ર રાજાએ પુત્ર રોહિત તથા પત્ની માધવીને કહ્યું, આ બધું રાજ્ય મેં આ બ્રાહ્મણને દાનમાં આપી દીધું છે. હાથી, ઘોડા, રથ, રત્ન અને સોનું આ બધું જ દાનમાં આવી જાય છે. ફક્ત આપણા ત્રણ શરીરો સિવાય બધું જ વિશ્વામિત્રજીને સમર્પણ થઈ ગયું છે. તેથી આપણે હવે અયોધ્યા છોડીને કોઈ જંગલમાં ચાલ્યા જઈએ. વિશ્વામિત્રજી આ સમૃદ્ધશાળી રાજ્યને સુખેથી ઉપભોગ કરે. રાજન પત્ની અને પુત્રને આ પ્રમાણે કહીને પરમ ધાર્મિક રાજા હરિશ્ચંદ્ર રાજભવનથી નીકળી ગયા. તે સમયે પણ વિશ્વામિત્રજી માટે સદાચારી રાજાના મુખેથી આદરણીય શબ્દો નીકળી રહ્યા હતા. તેમને જતા જોઈને પુત્ર રોહિત અને રાણી માધવી પણ સાથે નીકળી ગયા. આ ત્રણેયની આ સ્થિતિ જોઈને અયોધ્યામાં હાહાકાર થઈ ગયો. અયોધ્યાના તમામ નગરજનો આ દ્રશ્ય જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. નગરજનો હૈયા ફાટ રુદન કરતા કહે છે, હે રાજન, આપે આ શું કરી નાખ્યું? શોકની આ કાળી ઘડી આપના ઉપર ક્યાંથી આવી ગઈ? મહારાજ, ખરેખર આપ ભાવિ વર્ષ આ બ્રાહ્મણની ઝાડમાં આવી ગયા. રાજાનો મહાત્મા પુત્ર અને સાધ્વી રાણી સાથે હરિશ્ચંદ્રની આવી દશા જોઈને બધા વર્ણના લોકો અત્યંત ખેદ વ્યક્ત કરવા લાગ્યા અને વિશ્વામિત્ર પર ફિટકાર વરસાવવા લાગ્યા. બ્રાહ્મણો પણ દુઃખી થઈને કહેવા લાગ્યા, આ વિશ્વામિત્ર મહાન ધુતારો છે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાથી નીકળીને જઈ રહ્યા હતા ત્યાં વિશ્વામિત્રજી આવ્યા અને અત્યંત નિષ્ઠુરતાથી કહેવા લાગ્યા, રાજન, મારી દક્ષિણાનું સોનું હમણાં આપીને પછી જાઓ, અથવા કહી દો કે હું નહીં આપું તો હું તે સોનું છોડી દઈશ. રાજન, તમારા મનમાં રાજ્યનો લોભ હોય તો તે પણ પાછું લઈ શકો છો. આપવાનું વચન આપી ચૂક્યો છું. આ વાત તમારે સ્વીકારી લેવી જોઈએ, પછી આપવામાં ધડભાંજ છે નહીં. વિશ્વામિત્રજીના પ્રમાણે કહેવાથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ અત્યંત દીનતા સાથે પ્રણામ કર્યા અને બે હાથ જોડીને કહેવા લાગ્યા. અધ્યાય 18-19 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.